तन्वी वेट, तू मरा माटे एटली ज इम्पोर्टेंट छे. इनफैक्ट मोर देन एनी डैम थिंग. आई लव यू. सॉरी आदि, बट आई थिंक यू हैव चेंज्ड. हवे तू ए आदि नथी रह्यो. बाय तन्वी. કેટલા જન્મ પછી મને થયો છે એહસાસ, શું હતો મને તારો ભરમ, કે હતી તું આસપાસ, તારી હાજરી થી આશ્વાસ છે, છે તો છે સવાર, કે જન્મ જન્મ જન્મ જન્મ જન્મ નો આપણો છે સાર. તારા વિના એક ક્ષણ પણ, તારા વિના એક ક્ષણ પણ પણ.